श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 12 चंद्रमा की उत्पत्ति तथा यदुवंश अने सहस्त्रार्जुन ना प्रभाव नु वर्णन। भीष्मजीए पूछू, हे समस्त शास्त्रों ना ज्ञाता पुलत्स्य जी, चंद्रवंश की उत्पत्ति कई रीते थई, ते वंश में क्या क्या राजा पोतानी कीर्ति नो विस्तार करनारा थे। पुलत्स्यजीए कह्यु, हे राजन, पूर्व काल में ब्रह्माजीए महर्षि अत्रिने सृष्टिने माटे आज्ञा आपी, त्यारे एमणे सृष्टिनी शक्ति प्राप्त करवा माटे अनुत्तर नामनु तप कर्यु। अनुत्तर कहता जेनाथी मोटू बीजू कोई तप न होय ते लेकोत्तर तपस्या ज अनुत्तर तप कहेवाय छे। तेओ पोताना मन अने इंद्रियोना संयम में तत्पर थईने परमानंदमय ब्रह्मनु चिंतन करवा लाग्या। एक दिवस महर्षिना नेत्रोमांथी थोड़ा जलबिंदुओ टपकवा लाग्या, जे पोताना प्रकाशथी संपूर्ण जगत ने प्रकाशित करी रह्या हता। दिशाओने अधिष्ठात्री देवीए ए स्त्री रूपे आवीने पुत्र प्राप्तिनी इच्छाथी ते बिंदुओ जलने ग्रहण करी लीधा। तेमना उदरमां ते जल गर्भ रूपे स्थित थयुं। दिशाओ तेमने धारण करवामां समर्थ थई गई, तेथी तेमणे ते गर्भने त्यागी दीधो। त्यारे ब्रह्माजीए तेमने छोड़ेला गर्भने एकत्रित करीने एक तरुण पुरुषना रूप में प्रगट कर्यो, जे सर्व प्रकारना आयुधोने धारण करनार हतो। पछी ते तरुण पुरुषने देवी शक्ति संपन्न सहस्त्र नामना रथ पर बेसाड़ीने पोताना लोक में लई गया। त्यारे ब्रह्मर्षिओए कह्यु, आ अमारा स्वामी छे। त्यार पछी ऋषि देवता गंधर्वो ने अप्सराओ तेमनी स्तुति करवा लाग्या। ते समय तेमनु तेज बहुज वधी गयु। ते तेजना विस्तार थी आ पृथ्वी पर दिव्य औषधियो उत्पन्न थई। एना थी चंद्रमा औषधियोना स्वामी थया तथा द्विजोमां पण तेमनी गणना थई। तेओ शुक्ल पक्षमां वधे छे अने कृष्ण पक्षमां सदा क्षीण थता रहे छे। थोड़ा समय पछी प्रचेताओना पुत्र प्रजापति दक्षे पोतानी 27 कन्याओ जे रूप लावण्य थी युक्त तथा अत्यंत तेजस्विनी हती चंद्रमा ने पत्नी रूपे अर्पण करी। त्यार पछी चंद्रमाए मात्र श्री विष्णुना ध्यान में तत्पर थईने चीरकाल सुधी भारे तपस्या करी। तेनाथी प्रसन्न थईने परमात्मा श्री नारायणे तेमने वरदान मांगवानुं कह्युं। त्यारे चंद्रमाए आ वरदान मांग्युं, हुं इंद्रलोकमां राजसूय यज्ञ करीश, तेमा तमारी साथे ज संपूर्ण देवता मारा मंदिर मा प्रत्यक्ष प्रगट थईने यज्ञ भाग ग्रहण करे। शूलधारी भगवान शंकर मारा यज्ञनी रक्षा करे। तथास्तु कहीने भगवान विष्णुए स्वयं राजसूय यज्ञनो समारोह कर्यो। तेमा अत्रि होता भृगु अर्धवर्यु अने ब्रह्माजी उद्गाता थया। साक्षात श्री हरि ब्रह्मा बनीने यज्ञना दृष्टा थया तथा संपूर्ण देवताओं सदस्य नु काम संभाळ्यू। यज्ञ पूर्ण थता चंद्रमा ने दुर्लभ ऐश्वर्य प्राप्त थयु अने तेओ पोतानी तपस्याना प्रभाव थी साते लोकना स्वामी बन्या। चंद्रमा थी बुधनी उत्पत्ति थई। ब्रह्मर्षियोनी साथे ब्रह्माजीए बुधने भूमंडलना राज्य पर अभिषिक्त करीने तेमने ग्रहोनी समानता प्रदान करी। बुधे ईलाना गर्भथी एक धर्मात्मा पुत्र उत्पन्न कर्यो, जेने सौथी पण वधारे अश्वमेघ यज्ञनो अनुष्ठान कर्यु ते पुरुर्वाना नामे विख्यात थयो। संपूर्ण जगतना लोकोए तेनी सामे मस्तक झुकाव्यु। पुरुर्वाए हिमालयना रम्य शिखर पर ब्रह्माजीनी आराधना करीने लोकेश्वरनु पद प्राप्त कर्यु। तेओ साते द्वीपोना स्वामी थया। केसी वगैरे देत्योए तेमनी दासता स्वीकार करी। उर्वशी नामनी अप्सरा तेमना रूप पर मोहित थईने तेमनी पत्नी बनी गई। राजा पुरुर्वा संपूर्ण लोकोना हितैषी राजा थता। तेमने साते द्वीप वन पर्वत ने जंगलो सहित समस्त भूमंडलनुं धर्मपूर्वक पालन कर्युं। उर्वशीए पुरुर्वाना अंशथी 8 पुत्रों ने जन्म आप्यो। तेमना नाम आ प्रमाणे छे, आयु, दृढ़ायु, वश्यायु, धनायु, ऋतिमान, वसु, दिविजात ने सुबाहु। आ बधा दिव्य बल अने पराक्रमथी संपन्न हता। हिमना माथी आयु ने 5 पुत्र थया। નહુષ વૃદ્ધ શર્મા રજી દંભ અને વિપામમાં આ પાંચે વીર મહારથી હતા. રજીના 100 પુત્ર થયા જે રાજે નામે પ્રસિદ્ધ હતા. હે રાજન, રજીએ તપસ્યા દ્વારા ભગવાન શ્રી નારાયણની આરાધના કરી. તેનાથી સંતુષ્ટ થઈને શ્રી વિષ્ણુએ તેમને વરદાન આપ્યું, જેનાથી રજીએ દેવતા અસુરો અને મનુષ્યને જીતી લીધા. હવે હું નહુષના પુત્રોનો પરિચય આપું છું. તેમના 7 પુત્ર હતા અને તે બધા જ ધર્માત્મા હતા. તેમના નામ આ છે: યતિ, યયાતિ, સંયાતિ, ઉદ્ભવ, પર, વિયતિ અને વિદ્યાતિ. આ 7 પોતાના વંશનો યશ વધારનારા હતા. તેમનામાં યતિ કુમાર અવસ્થામાં જ વાનપ્રસ્થ યોગી થઈ ગયા. યયાતિ રાજ્યનું પાલન કરવા લાગ્યા. તેમણે એકમાત્ર ધર્મનું શરણ લીધું હતું. દાનવરાજ વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા તથા શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની, આ બંને તેમની પત્નીઓ હતી. યયાતિના 5 પુત્રો હતા. દેવ્યાનીએ યદુ અને તુર્વસુ નામે 2 પુત્રોને જન્મ આપ્યો હતો. શર્મિષ્ઠાએ દૃહ્યુ, અનુ અને પુરુ નામના 3 પુત્રોને જન્મ આપ્યો. તેમનામાં યદુ અને પુરુ આ બંને પોતાના વંશનો વિસ્તાર કરનારા થયા. યદુથી યાદવોની ઉત્પત્તિ થઈ, જેમનામાં પૃથ્વીનો ભાર ઉતારવા અને પાંડવોનું હિત કરવા માટે ભગવાન બલરામ અને શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે. યદુના 5 પુત્ર હતા જે દેવકુમારો જેવા હતા. તેમના નામ હતા સહસ્ત્રજીત, કોષ્ટુ, નીલ, અંજિક અને રઘુ. તેમનામાં સહસ્ત્રજીત મોટા હતા. તેમના પુત્ર રાજા સતજીત હતા. સતજીતના હે હય, હય અને ઉતાલ હય આ 3 પુત્ર થયા જે બહુ ધર્માત્મા હતા. હે હયનો પુત્ર ધર્મનેત્રના નામે વિખ્યાત થયો. ધર્મનેત્રના કુંભી, કુંભીના સંહત અને સંહતને મહિષ્માન નામે પુત્ર થયો. મહિષ્માનથી ભદ્રસેન નામના પુત્રનો જન્મ થયો જે બહુ પ્રતાપી હતો. તે કાશીપુરનો રાજા હતો. ભદ્રસેનના પુત્ર રાજા દુર્દર્શ થયા. દુર્દર્શના ભીમ અને ભીમના પુત્ર બુદ્ધિમાન કનક થયા. કનકના કૃતાગ્નિ, કૃતવીર્ય, કૃતધર્મા અને કૃતૌજા આ 4 પુત્ર થયા જે સંસારમાં વિખ્યાત હતા. કૃતવીર્યનો પુત્ર અર્જુન થયો જે 1000 ભુજાઓથી સુશોભિત અને 7 દ્વીપોનો રાજા હતો. રાજા કાર્તવીર્ય 10000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરીને ભગવાન દત્તાત્રેયની આરાધના કરી. ભગવાન દત્તાત્રેયજીએ તેમને 4 વરદાન આપ્યા. રાજાઓમાં શ્રેષ્ઠ અર્જુને પ્રથમ તો પોતાના માટે 1000 ભુજાઓ માગી. બીજા વરદાન દ્વારા તેમણે એવી પ્રાર્થના કરી કે મારા રાજ્યમાં લોકો અધર્મની વાતનો વિચાર કરતા જ મારાથી ડરે અને તેઓ અધર્મના માર્ગેથી હટી જાય. ત્રીજું વરદાન આ પ્રમાણે હતું: હું યુદ્ધમાં પૃથ્વીને જીતીને ધર્મપૂર્વક બળનો સંગ્રહ કરું. ચોથા વરદાન રૂપે તેમણે એ માગ્યું કે સંગ્રામમાં લડતા લડતા હું મારા કરતા વીરના હાથે માર્યો જાઉં. રાજા અર્જુનને 7 દ્વીપ અને નગરોથી યુક્ત તથા 7 સમુદ્રથી આવૃત તથા સંપૂર્ણ પૃથ્વીને શાસ્ત્ર ધર્મ અનુસાર જીતી લીધી હતી. જે તે બુદ્ધિમાન નરેશની ઈચ્છા કરતા જ 1000 ભુજાઓ પ્રગટ થઈ જતી હતી. મહાબાહુ અર્જુનના બધા યજ્ઞોમાં પર્યાપ્ત દક્ષિણા આપવામાં આવતી હતી. બધા યજ્ઞોમાં સોનાના યુપ એટલે કે સ્તંભ અને સોનાની જ વેદીઓ બનાવવામાં આવતી હતી. તે યજ્ઞોમાં બધા દેવતાઓ સજી ધજીને વિમાનોમાં બેસીને પ્રત્યક્ષ દર્શન આપતા હતા. મહારાજ કાર્તવીર્ય અર્જુને 85000 વર્ષો સુધી એક છત્ર રાજ્ય કર્યું. તેઓ ચક્રવર્તી રાજા હતા. યોગી હોવાના કારણે તેઓ યથા સમયે મેઘ રૂપે પ્રગટ થઈને વૃષ્ટિ દ્વારા પ્રજાને સુખ પહોંચાડતા હતા. પ્રત્યંચાના આઘાતથી તેમની ભુજાઓની ત્વચા ચામડી કઠોર થઈ ગઈ હતી. જ્યારે તેઓ પોતાની 1000 ભુજાઓ સાથે યુદ્ધમાં ઉપસ્થિત થતા હતા ત્યારે સહસ્ત્ર કિરણોથી સુશોભિત શરતકાલીન સૂર્ય જેવા તેજસ્વી લાગતા હતા. પરમ તેજસ્વી મહારાજ અર્જુન માયુષ્મતીપુરીમાં નિવાસ કરતા હતા અને વર્ષા કાળમાં સમુદ્રના વેગને પણ રોકી દેતા હતા. તેમની હજાર ભુજાઓના મંથનથી સમુદ્ર પણ શુદ્ધ થઈ જતો હતો. એક સમયની વાત છે, તેઓ પોતાના પાંચ બાણોથી અભિમાની રાવણને સેના સહિત મૂર્છિત કરીને માહિષ્મતીપુરીમાં લઈ આવ્યા. ત્યાં લઈ જઈને તેમણે રાવણને કેદ કરી લીધો. ત્યારે હું એટલે કે પુલત્સ્ય તેમને એટલે કે અર્જુનને પ્રસન્ન કરવા માટે ગયો. હે રાજન, મારી વાત માનીને તેમણે મારા પૌત્ર રાવણને છોડી દીધો અને તેની સાથે મિત્રતા કરી લીધી. પરંતુ વિધાતાનો બળ અને પરાક્રમ અદ્ભુત છે, જેના પ્રભાવથી ભૃગુનંદન પરશુરામજીએ રાજા કાર્તવીર્ય અર્જુનની હજારો ભુજાઓને કાપી નાખી. કાર્તવીર્ય અર્જુનના 100 પુત્ર હતા, પરંતુ તેમનામાં 5 મહારથી, અસ્ત્રવિદ્યામાં નિપુણ, બળવાન, શૂર, ધર્માત્મા અને મહાન વ્રતનું પાલન કરવાવાળા હતા. તેમના નામ હતા સુરસેન, શૂર, ધૃષ્ટ, કૃષ્ણ અને જયધ્વજ. જયધ્વજનો પુત્ર મહાબળી તાલજંગ થયો. તાલજંગના 100 પુત્ર હતા, જેમની તાલજંગના નામથી જ ખ્યાતિ થઈ. તે હેહવંશી રાજાઓના 5 કુળ થયા, વિતિહોત્ર, ભોજ, અવંતી, તુંડકેર અને વિક્રાંત. આ બધા જ તાલજંગ જ કહેવાયા. વિતિહોત્રનો પુત્ર અનંત હતો, જે મહાન પરાક્રમી હતો. તેને દુર્જય નામના પુત્ર થયો, જે શત્રુઓનો સંહારક હતો. અધ્યાય 12 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.